મહિમા છે કે તેનાથી ગુણ સ્ફુરિત થાય. તેથી જ્ઞાન માર્ગમાં ભગવાનની કૃતિમાં દોષ શોધવામાં આવે છે કે આ ક્ષણભંગુર છે, અનિત્ય છે, મિથ્યા છે, હેય છે, ત્યાજ્ય છે, વિષય છે, વાસના છે. અને ભક્તિ માર્ગમાં એમાં ગુણ જ ગુણ સ્ફુરે, લીલા છે, આનંદ નો વિલાસ છે. એટલે એમાં કેમ કે આપણે ભગવાન પ્રત્યે આપણો સ્નેહ છે, એ સ્નેહ થકી ભગવાન જે કઈ કરે તેમાં આપણને ગુણ સ્ફુરણ થાય છે. અને જયારે આપણને જ્ઞાન કેળવાયું થોડું, આપણને લાગે અરે રચ્યું છે જગત. અમારે કિશનગઢમાં એક વકીલ સાહેબ હતા, એટલે દર વખતે જયારે મળતા મળે ત્યારે કહેતા કે મહારાજ તમે કઈ પણ છો, ભગવાનમાં પાર્શિયાલિટી છે. મેં કહું કેમ વકીલ સાહેબ એમ કહો છો? બોલે એક માણસ ભૂખો કેમ મરે છે ને એક માણસને પેટ ભરીને ખાઈને કેમ મળે છે? મને બહુ અકળામણ થતી હતી તે વખતે કે વકીલ સાહેબ ને પેશ કેવી રીતે કરવું. પછી મેં જતેદાડે કહેવા માંડ્યું કે આપ સાચા ભગવાનના સ્વરૂપ ને સમજી ગયા, આપનો જેવો વિદ્વાન મને હજી સુધી મળ્યો નહીં. ભક્ત ના કહે, ભક્ત ને કદી દોષ પૂરિત ન થાય. ભક્ત ને લાગશે કે આ બધી લીલા છે ભગવાનની, પણ જે વિદ્વાન છે એ તો દોષ શોધી ન કાઢે, તેની વિદ્વત્તા કેમ કહેવાય? એટલે શોધી કાઢે દોષ કે જગત મિથ્યા છે, શોધી કાઢે દોષ કે ભગવાનનો આકાર પણ મિથ્યા છે, ભગવાનની લીલા પણ મિથ્યા છે, ભગવાનના ગુણ પણ મિથ્યા છે, ઉપાસનાર્થ કલ્પિત છે. ભગવાનના ગુણો ઉપાસના કલ્પિત છે કે નહીં, જગત મિથ્યા છે કે નહીં, પ્રશ્ન એનો નથી. પ્રશ્ન એનો છે કે ભાઈ સાહેબ તું જ્ઞાની છે, જ્ઞાની વ્યક્ત કરતું મોક્ષ પ્રમાણ હોય, જ્ઞાની થયો એટલે દોષ તો કાઢશે. જેમ કહેવાય ને કે બાબા હુઆ તો હિન્દી બોલેગા, એ માનશે નહીં, કઈ તો દોષ કાઢશે. અને ભક્ત થયો તો કઈક તો ગુણગાન કરશે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સુર હોય કે કાહે દિવ્યા છે, પછી ભગવાન લીલા ગા, લીલા ગા, લીલા ગાવામાં તને ગુણગાનની પ્રક્રિયા આવશે. ગુણગાનની પ્રક્રિયામાં તારા હૃદયમાં રહેલો સ્નેહ પ્રકટ થશે પ્રભુનો. અને જો દોષનો ગુણગાન કરશે, દોષનું ચિંતન કરશે, તો પ્રભુની કૃતિમાં તને નિરંતર દોષ સ્ફુરિત થવા માંડશે. અને ખરેખર હકીકત પૂછવા જાઓ કે ભગવાનની કૃતિમાં દોષ છે કે ગુણ છે, તો સાચી વાત એમ કહેવી પડશે. જો આપણે ઇમ્પાર્શિયલ હોઈએ તો કે ભગવત કૃતિમાં દોષ પણ છે, ગુણ પણ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કઈ છે તે છે, બ્રહ્મ છે. અને એમાં દોષ સમજતો હોય તો દોષે બ્રહ્મ છે, અને ગુણ દેખાતો હોય તો ગુણે બ્રહ્મ છે. છે તે બધું જ છે, એમાં કશું નથી એવું કહે છે નહીં. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દોષોપી હરિણા કરતા, જે કઈ દોષ તમને દેખાઈ રહ્યા છે તેનો કરતા હરી છે, કરતા હરી છે. અને તમને જ્ઞાન થયું હોય તો દોષનું ચિંતન કરીને તમે મુક્ત થઈ જાઓ, અને તમને સ્નેહ એનાથી કેળવાતો હોય તો લીલાનું ચિંતન કરીને તમે ભગવાનના ભક્ત થઈ જાઓ. ભક્ત અને મુક્તમાં એટલો જ અંતર છે કે કૃતિમાં તમને આ ભગવત કૃતિ તમને જો શું કહેવાય પઝલ કરતી હોય, તમને જે કઈ ગૂંચવણ ઉભી કરતી હોય તમારા મનમાં, તો તમે થાકી ગયા હો કે ભાઈ હવે આ ક્યાં સુધી ગૂંચવણ જોવી, તમે એને કહી દો કે બધું માયા છે, મિથ્યા છે, કપટ નાટક છે, ક્ષણભંગુર છે, અનિત્ય છે, વિરક્ત થાવ, જ્ઞાન વૈરાગ્યો ભક્તિ પ્રવેશાયો ઉપયોગીતા ઈશત પ્રથમ મેવેતી નાંદત્વ મુચિતં થયો. તેથી રૂપ ગોસ્વામી એ બહુ સુંદર વાત સમજાવે છે કે જ્ઞાન વૈરાગ્ય તમને ભક્તિ તરફ વાળતા હોય ત્યાં સુધી તો એમની ઉપયોગીતા છે, પણ જો ભક્તિ તરફ નહીં વાળે અને જે પેલો રાઈટ ટર્ન આવવો જોઈએ જ્ઞાન વૈરાગ્યના હાઈવે ઉપર, જયારે આપણા મનોરથો દોડતા હોય તે વખતે જે રાઈટ ટર્ન આવવો જોઈએ ભક્તિ તરફ, તે ના આવે અને સીધા દોડી ગયા તો મુક્ત થઈ જશો. સીધા દોડ્યા તો મુક્ત થઈ જશો, પછી આ લીલામાં તમારો ક્લેશ નહીં રહી જાય, લીલામાં તમારો રોલ નહીં રહી જાય, તમે સીધા મુક્ત થઈ જશો. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા નશોચતિ ન કાંક્ષતિ. પણ જો તમે રાઈટ ટર્ન લીધું ભક્તિના તરફ, તો તમારો લીલામાં કઈક રોલ રહેશે, લીલામાં કઈક રોલ રહેશે, કઈક તમારી અદાકારી રહેશે. જે તમને પાઠ સોંપવામાં આવ્યો છે એ પાઠને તમે અદા કરશો તો પછી તમને આ જ ભગવાનની જે આ કૃતિ છે તેમાં તમને એમ લાગશે કે યદ્વૈ તત્ સુકૃતમ, જે કઈ કર્યું છે તે સુકૃત છે. સુકૃત એટલે જેમ આપણે કહીએ ને સ્વાગતમ, સ્વાગત, વેલકમ એમ સંસ્કૃતમાં, અંગ્રેજીમાં પણ છે વેલકમ એમ કહેવાય ને. એમ ભગવાને જે કઈ કર્યું તેને આપણે દુષ્કૃત નથી કહેવાનું. ઉપનિષદ કહે છે યદ્વૈત સુકૃતમ, એ જે કઈ કરે છે તે સુકૃત છે. એને વેલડન કરીને વધાવી લો. વેલડન કરીને વધાવશો તો તમને ધીરે ધીરે એ વધાવવાની પ્રોસેસમાં તમારા મનમાં જે ગુણજ્ઞતા સ્ફુરશે એ તમારા સ્નેહના અંકુરની નિયામક હશે. પણ તે તરફ જવા માટે જ્ઞાન અને વૈરાગ્યની એટલી ઉપયોગીતા કરી કે એ હાઈવે થી તમે ભક્તિના રાઈટ ટર્ન ઉપર વળી શકો છો અને નથી વળી શકતા. એટલે જ્ઞાન વૈરાગ્યયો ભક્તિ પ્રવેશાય ઉપયોગીતા ઈશત પ્રથમમેવ, શરૂઆતમાં. કેમ કે નહીં તો તમે આ બાજુ અટવાઈ જશો, વિષયમાં વિષયાશક્તિમાં અટવાઈ જશો તો તમે ભક્તિને સમજી નહીં શકો, ભક્તિની મધુરતાને તમે માણી નહીં શકો. અને જો તમે મુક્ત થઈ જશો તો તમે ભક્તિની મધુરતાને ન માણી શકો. એટલે આ બે એક્સ્ટ્રીમ છે. તેથી જ મહાપ્રભુજી સમજાવે છે કે એક તરફ તમારે વિષયાનંદ છે, બીજી તરફ તમારે બ્રહ્માનંદ છે, તેની વચ્ચે ભજનાનંદ મેળવવાની ભક્તિની કોઈક એક ટ્રેક જઈ રહી છે. તેના ઉપર જો તમારું મન દોડતું હોય તો વેલકમ મહાપ્રભુજી કહે છે, અને તેના ઉપર મન ન દોડતું હોય તો ગુડ બાય પણ મહાપ્રભુજી કહે છે. ગુડ બાય આ ભગવાન પણ કહે છે કે અશુદ્ધતાના પુરતા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાં નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની, ગુડ બાય. એટલે એ જે સ્થિતિ છે ભક્તિની, તેથી ભગવાન ત્યાં કહે છે કે તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. જ્ઞાની જયારે ભક્ત બને એટલે મેળવવાનું હવે કશું રહ્યું નથી, જાણવાનું કશું રહ્યું નથી. જાણી લીધું, બધું માની લીધું, હવે પ્રશ્ન છે માણવાનું. માણવાને તૈયાર છે કે નહીં? જેને જાણ્યું છે, જેને માન્યું છે તેને તું માણવા તૈયાર હોય તો ભક્તિનો રાસ્તો પ્રશસ્ત પથ તારી સામે ખુલ્યો છે. એના ઉપર તું ભલે ધાવન જ્ઞાન આસ્થાય નરો રાજન ન પ્રમાદ્ય તદર્હિચિ ધાવન નિમિલ્યવા નેત્રે ન પતે ન સ્થલે દિહ, તે ન્યાયથી તું ભક્તિના પથ ઉપર આવી જાવ. પણ જો તું માણવાની તારા હૃદયની તૈયારી ના હોય, તને એમ જ લાગતું હોય કે ના કઈક દોષ ખોરે છે, ભગવાનમાં કઈક પાર્શિયાલિટી છે, ભગવાનની સેવા કરું છું પણ બોલતા તો નથી. મને એક ભાઈ કહેતા હતા થોડાક દિવસ, થોડાક મહિના અગાઉ, મહારાજ એટલા વર્ષથી ભગવાનની સેવા કરું છું કે મૂગો બેઠે છે, ઓછામાં ઓછું એટલું તો જણાવે મને કે મારી સેવા એને પસંદ આવે છે કે નહીં. મેં કીધું તું તારી સેવા એને પસંદ આવે કે છે કે નહીં એને તું ભૂલી જા, તને સેવા પસંદ આવે છે કે નહીં એની તું ચિંતા કર. તને સેવા પસંદ આવતી હોય તો નિશ્ચિત રાખ કે વલ્લભાચાર્યના સિદ્ધાંત મુજબ તને સેવા પસંદ આવી રહી છે, એ તારી સેવા એને પસંદ ના આવતી હોય ત્યાં સુધી તને સેવામાં પસંદગી નહીં જાગે. તને સેવામાં પસંદગી જાગી રહી છે તે આ બાબતનું પ્રમાણ છે કે તારી સેવા એને પસંદ આવી રહી છે. અને જો તને એમ લાગવા માંડ્યું હોય કે તારી સેવા એને પસંદ આવી રહી છે કે નહીં, કશું સંદિગ્ધ લાગે છે, તને એમ લાગતું હોય કે ભગવાન મૂગો બેઠો છે, બોલતો નથી, તારી સેવાને એપ્રિશિએટ કરી નથી શકતો, તો બી શ્યોર કે તારી સેવા એને પસંદ નથી આવી રહી. એ લાગી રહ્યું છે એ આ વાતનું પ્રમાણ છે. કેમ કે યમે વૈશ ગૃણુતે તેને લભ્ય, ધોઝ હુ ચૂઝ ગોડ, અરવિંદો કે છે, ધે આર ચોઝન બાય ગોડ. ભગવાનને આપણે ક્યારે શું કહેવાય, ચુની નહીં, ચુની નહીં, જકડી નહીં, જે કઈ હોય, ભગવાનને આપણે ત્યારે પકડી શકીએ કે જયારે ભગવાન આપણને પકડતા હોય. ભગવાનને જો આપણને ન પકડ્યા હોય તો આપણે ભગવાનને પકડી શકતા નથી. તે ન્યાયથી આપણે ભગવાનને ચ્યુઝ ત્યારે કરી શકીએ છીએ કે જયારે ભગવાને આપણને ચ્યુઝ કર્યા હોય. તો એ જે સ્થિતિ છે કે આપણને સેવામાં મજા આવે છે, તમને કોઈ દિવસે તમારી સેવા થકી ભગવાનને પ્રસન્નતા થાય છે કે નહીં એ માપવું હોય તો થર્મામીટર કહ્યું કે સેવા કરવામાં તમને પ્રસન્નતા થાય છે કે નહીં, થર્મામીટર જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે તાપ કેટલું છે. જેટલો તાપ એટલી પ્રસન્નતા, બસ એ તાપ માપશો અને પ્રસન્નતા ખબર પડી જશે. અને જો તમને લાગે કે પારો નીચે જઈ રહ્યો છે તો સમજી લેવાનું કે ભગવાનને તમારી પ્રસન્નતા, તમને જે સેવામાં પ્રસન્નતા નથી તે સેવા થકી ભગવાન પ્રસન્ન નથી થઈ રહ્યા. બીજો પછી એનું માપવાનું થર્મામીટર છે નહીં, સીધી એક જ વાત છે કે અનુગ્રહ થકી ભક્તિ છે, અનુગ્રહ થકી જ્ઞાન છે, અનુગ્રહ થકી કર્મ છે. તમારામાં કર્મ પ્રકટ થઈ રહ્યો છે તેવો અનુગ્રહ એને કર્યો છે, તમારામાં ભક્તિ પ્રકટ થઈ રહી છે તેવો અનુગ્રહ એનો છે, તમારામાં જ્ઞાન પ્રકટ થઈ રહ્યું છે તે અનુગ્રહ તેનો છે. એ એક આપણી પાસે થર્મામીટર છે. બાકી કર્મ, જ્ઞાન અને ભક્તિ બીજા જે હોઈ શકે વિગત ભગવત અનુગ્રહ વિનાના, તે પણ હોઈ શકે છે કર્મ, જ્ઞાન, ભક્તિ. ઘણા લોકોને એવી ભ્રાંતિ થઈ જાય છે, ઘણા લોકો આમ કહેતા હોય છે કે જે જ્ઞાનીઓ ને માટે જ્ઞાન માર્ગ છે અને અજ્ઞાનીઓના માટે ભક્તિ માર્ગ છે, પણ એ લોકો નથી જ્ઞાન માર્ગ નું રહસ્ય સમજતા, નથી ભક્તિ માર્ગ નું રહસ્ય સમજતા. ખરેખર ભક્તિ માર્ગ, ભક્તિની વૃત્તિનો જ્ઞાન કે અજ્ઞાન સાથે કશો સંબંધ નથી. ભક્તિની એક સહજ વૃત્તિ છે કે તમે કોઈકને માણી શકો છો કે નહીં, માણી શકો છો ભગવાનને તો તમે ભક્ત છો. માન્યું છે તે તો ઠીક, જાણ્યું છે તે પણ ઠીક, પણ માણી શકો છો કે નહીં, ભગવાનને માણી શકો છો તો તમે ભક્ત છો, માણી નથી શકતા તો તમે ભક્ત નથી. જાણો તમે ભગવાનને કેટલો એ કેમ ન હોય, માન્યો તમે ભગવાનને કેટલો એ કેમ ન હોય. માની લેવું એ તો કલ્પ વિશ્વાસની વાત છે. હું એ માનું છું કે ભગવાન છે, સર્વત્ર છે, સર્વત્ર ભગવાન છે, મારે ક્યાંય ઝૂઠ ન બોલવું જોઈએ. ભગવાન સર્વ સાક્ષી છે, પણ ઝૂઠ બોલ્યા વગર કામ તો ચાલતો નથી ને. અને કોઈ મને યાદ અપાવે કે મારા ઝૂઠ કેમ બોલો છો, ભગવાન તો સર્વત્ર છે, અરે ભાઈ હમણાં એ વાત તો નહીં કરતો, લેટ્સ ચેન્જ ધ ટોપિક કહેવાની ઈચ્છા થાય આપણને. આ વચમાં આ વાત કેમ લાગ્યો, ભગવાન સર્વત્ર છે અમને ખબર નથી શું. અરે ભાઈ ખબર તો બધાને છે, માન્યું છે હજી, જાણ્યું હોય છે ભગવાનને કે નહીં જાણ્યું હોય, પણ ભગવાન સર્વત્ર છે તે બાબતનો આપણો વ્યવહાર તેવો નથી. વ્યવહાર તો આપણે એમ જ કરી રહ્યા છીએ કે ભગવાન નથી, અને હશે તો કદાચ એને આડે હશે, આ ખાડે કાન કરીને બેઠો હશે ક્યાંય ખૂણામાં, ચિંતન કરી રહ્યો છે કે મારા માનવો શું કરી રહ્યા છે, એટલે આપણે બધા કામ કરી શકીએ ને. એટલે જે વૃત્તિ છે મૂળતઃ જ્ઞાન અને અજ્ઞાનની, તેમાં આપણે ભક્તિની વ્યાખ્યા ન કરી શકીએ. ભક્તિ એ તો એક બીજી સ્વતંત્ર વૃત્તિ છે, એ જ્ઞાનથી પેદા નથી થતી, અજ્ઞાનથી પેદા થતી નથી. ભક્તિ જેનામાં હોય છે તેનામાં હોય છે. જેવી રીતે જ્ઞાન વસ્તુતંત્ર છે, ઈચ્છાતંત્ર નથી. કર્મ, મારે કઈ કરવું છે તો ઈચ્છાતંત્ર કહેવાય. કેમ કે હું ઈચ્છા કરું કે મારે આ કામ કરવું છે તો હું કરું, નહીં તો નહીં કરું. એમ મને ઈચ્છા થાય કે આ જ્ઞાન થાય તો થાય, નહીં તો નહીં થાય, એવું નથી. એવું જો ઈચ્છાતંત્ર જ્ઞાન હોય, અને જંગલમાં ધારો કે મને શેર દેખાય અને હું ઈચ્છા કરું કે શેર ન દેખાય, તો શેર દેખાતો બંધ થઈ જશે, એવું નથી. એમ કહેવાય છે કે શત્રુમુર્ગને એવી ઈચ્છા થાય છે કે શિકારી ન દેખાય, એટલે પોતાનું ઢોકિયું માટીમાં ઘૂસાડી દે, પણ એ ઢોકિયું માટીમાં ઘૂસાડવાથી શિકારી ગાયબ નથી થઈ જતો, શત્રુમુર્ગ બિચારો ગાયબ થઈ જાય છે. એટલે જ્ઞાન ઈચ્છાતંત્ર નથી, જ્ઞાન વસ્તુતંત્ર છે. વસ્તુ થકી જે જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે તે થશે. તેવી જ રીતે સ્નેહ જે છે એમાં તો એક ઓર વિશિષ્ટતા છે કે સ્નેહ વસ્તુતંત્ર પણ નથી, ઈચ્છાતંત્ર પણ નથી. સ્નેહ તો જેનામાં છે તેનામાં છે, જેનામાં નથી તેનામાં નથી. એ નથી વસ્તુ થકી સ્નેહ ઉત્પન્ન થઈ શકતો, કેમ કે વસ્તુ થકી ઉત્પન્ન થતું હોય તો જે વસ્તુ પ્રિય છે તેનામાં બધાને પ્રેમ ઉત્પન્ન થવું જોઈએ, જે વસ્તુ અપ્રિય હોય તેનામાં બધાને અપ્રિયતા લાગવી જોઈએ. વસ્તુ થકી સ્નેહ ઉત્પન્ન થતું નથી, ઈચ્છા થકી સ્નેહ ઉત્પન્ન થતું નથી. સ્નેહ એક સ્વતંત્ર ફેકલ્ટી છે આપણા પર્સનાલિટીમાં રહેલી, જેનામાં હોય છે તેનામાં હોય છે, નથી હોતી તો નથી હોતી. ઈશ્ક એમ કે છે ને કે વો લો હૈ ગાલિબ જો લગાય ન લગે ઓર બુઝાય ન બુઝે. ઈશ્ક એક એવી લો છે કે તમે કહો કે લગાડી દો, કોઈ કેમ કે પ્રેમ કરો, પ્રેમ કરવાથી પ્રેમ પ્રકટ થવાનું નથી. કોઈ કે પ્રેમ નહીં કરો, ના પાડવાથી કઈ પ્રેમ નષ્ટ થઈ જવાનું નથી. હૃદય તંત્ર છે પ્રેમ, તો જેને આ વરદાન મળ્યું છે તેને મળ્યું છે, જેને નથી મળ્યું તેને નથી મળ્યું. બાકી તો આપણે સ્નેહના નામનું કર્મકાંડ કરી શકીએ. ભગવાનને હું જગાડી શકું, ભગવાનને સુવડાવી શકું, સુવડાવતા અને જગાડતા ભગવાનને પાછું મને એમ લાગતું હોય કે છે તો અંતે હું જ ને બોલતો નથી કઈ, એટલે હવે કહી ન શકાય પણ હશે કઈ કેવો છે. મૂળ ભગવાન આ નથી, મૂળ ભગવાન કોઈક ઓર હશે. આ તો એક સ્ટેપિંગ સ્ટોન છે. આજકાલ ઘણા લોકો સમજાવે છે કે પુષ્ટિ માર્ગીઓ ભગવાનની સેવા કરે છે, પણ એ લોકો ભૂલી જાય છે કે આ સેવા તો સ્ટેપિંગ સ્ટોન છે, સેવા થકી તમારે આગળ વધવું છે. આગળ વધીને ક્યાં જવાનું છે, જ્ઞાન વૈરાગ્ય એવું ભક્તિ પ્રવેશ આવ્યો પ્રયોગિતા ઈચ્છા પ્રથમ અમે એવી હતી. નાંદત્વ મુચિતન થયો, રૂપ ગોસ્વામી બહુ સુંદર કહે છે કે ભક્તિ જયારે તમારામાં પ્રકટ થઈ, એ થવાની નથી ભક્તિ છે, તો જ્ઞાન વૈરાગ્ય થકી તમે ભક્તિ તરફ વળી શકશો. ज्ञान वैराग्य थी भक्ति प्रकट थवानी नथी।